આમાં છે, ચામડાનીમાં છે, રિલેટિવ દેખાય, રિલેટિવ વિનાશી હોય, અને આંખ જોનારી એ વિનાશી સમજે ને, અને અવિનાશીની દ્રષ્ટિએ અવિનાશી દેખાય સમજે ને, રિયલ વ્યૂ પોઈન્ટથી. એટલે આ બે જોવાનો અભ્યાસ શરૂ કરજો આવે, તમે સમજ પડે ને. આ પહેલો હેન્ડલ મારવો પડે, નવું ઇન્જિન હોય ને, પછી એને મેં સહજ ચાલ્યા કરે. એટલે આ જોવાનો અભ્યાસ કરજો. આત્મવત સર્વભૂતે શું એ બળ્યા છે પણ લખ્યું છે, પણ એ આપણને જોવામાં આવવું જોઈએ ખરેખર. હાકર ઘરી છે એવું બધું કહે છે, આવું લોકો કહે છે, પણ ઘરી શું છે પૂછીએ તે સમજાવી ન શકે. તો મોઢામાં મૂકીએ તારે ખબર પડે, સમજો ને, તે આપણે મોઢા મૂકીએ. એટલે હું 5 આજ્ઞા આપવા માંગુ છું, તેમાં 2 આજ્ઞા ફર્સ્ટ રિલેટિવ વ્યૂ પોઈન્ટ, સેકન્ડ રિયલ વ્યૂ પોઈન્ટ. રિલેટિવ વ્યૂ પોઈન્ટથી તો આ વાંચતી દેખાશે બધું, ગાય ભેંસ બકરા બકરા બધું, સ્ત્રી પુરુષો બધું બધા. રિયલ વ્યૂ પોઈન્ટથી બધા શુદ્ધાત્મા છે. એટલે કેટલીક જાતના પેકિંગ છે, ગાયનું પેકિંગ, બકરીનું પેકિંગ, માણસનું પેકિંગ, બધા દરિયામાં કેટલી જાતનું પેકિંગ. અને માલ કેટલો એક જ જાતનો, શુદ્ધાત્મા, સમજ પડે ને. પેકિંગ કેટલી જાતનો છે, સંખ્યા વેરાયટીઝ, સો મેની વેરાયટીઝ પેકિંગ, પણ માલ એક જ જાતનો. ભગવાન પોતે શું કહ્યું, સમજાયું ને. બે આજ્ઞા પાડવાની તારે. હવે ત્રીજી આજ્ઞા આપું છું. અત્યાર સુધી બધા કે છે હું કમાયો બધા કે છે. હવે ઉઠશો કરશો ને, આપણે બેસી રહેજો. આ 5 આજ્ઞા સમજ પાડું ત્યાં સુધી બધું બેસી રહેજો. હું કમાયો કે છે, પણ 10 લાખ કમાય તો હજી હું કમાયો બોલે, અને ખોટ જાય ત્યાં પૂછીએ કે ભાઈ કેમ આમ, કે ભગવાન બેઠા છે અવરું બોલે. બોલો ના બોલો, કમાયો ત્યારે પોતે ગરબા રસ્તો પોતે ચાખી જાય, ભગવાન દેવ નામ દેતો નથી. અને ખોટ ગઈ ત્યારે ભગવાન નામ દે, ના તો માય સ્ટાર નોટ ફેવરેલા, એ ભણેલા છે સ્ટાર ને શું કામ કરશે. એટલે આપણી આડી પ્રજા છે, આડું બોલે છે બધા, સમજ ને. અને તેના દોષ બે હશે, ભગવાનની ઉપર આરોપ કરીએ કેટલો દોષ બે, એક માણસ ઉપર આરોપ કર્યો દેશ બે. એટલે કોણ કરે છે સમજાવું, આ તું કરી શકતો નથી, પોતે કરે છે એમ કહે છે ને, એ જ ભ્રાંતિ છે. કરે છે બીજી શક્તિ, તો કોઈ કહે છે ભગવાન કરે છે, તે ભ્રાંતિ છે. શું છે, ભગવાન આવું તેવું કરે નહીં. આ તો વ્યવસ્થિત નામની શક્તિ છે, તે જગતને નિરંતર વ્યવસ્થિત જ રાખે. એને ઇંગ્લિશમાં સાયન્ટિફિક સર્કમસ્ટન્સિસ એવિડન્સ કહું છું. પણ એ શક્તિ વ્યવસ્થિત તરીકે કામ કરે છે, કે સૂર્ય ચંદ્ર તારા બધું આ દુનિયામાં પહેલેથી અનાધિકારથી આ વ્યવસ્થિત જ રાખ્યા કરે છે. લોકો આ વ્યવસ્થિત કરે અને એ વ્યવસ્થિત કરી નાખે, તમે સમજ પડી ને. અમદાવાદની મિલોમાં ભૂંગળા કાઢીને જે ધુમાડા કાઢે છે ને, તે માણસ ભૂંગળીને સાફ થઈ જાય, જો ચાર દાડા વ્યવસ્થિત રજા લેતો ના થઈ જાય એ ભૂંગળાની ધૂણીથી. કંચન નું વ્યવસ્થિત ચલાવી લે છે, કોનું, કંચન નું બધું વ્યવસ્થિત ચલાવે છે. પેલા વ્યવસ્થિત ચલાવતું હતું, પણ તે તો અહંકાર કર્યા વગર રહેતો નતો, જાણતો નતો ને. હા વ્યવસ્થિત ચલાવશે, વ્યવસ્થિત ની પ્રેરણા આત્મા પ્રેરણા થશે વ્યવસ્થિત ની, અને તે પ્રમાણે કામ કર્યા કરશે. અને તમે શુદ્ધાત્મા થઈ ગયા, આ શરીરથી જુદા પડી ગયા, જુદા પડી ગયા એટલે પાડોશી જેવા રહ્યા તમારે સંબંધ. એટલે તમારો સ્વભાવમાં રહેવાનું, આત્માનો સ્વભાવ શું, જ્ઞાયક સ્વભાવ, જ્ઞાયક એટલે જ્ઞાતા દ્રષ્ટા અને પરમાણુ. બીજા બધા બહુ ગુણો છે, પણ આ જ્ઞાતા તો પરમાણુમાં રહે. એટલે આપણે જોયા કરવાનું કે કંચન શું કર્યા કરે, શું કહ્યું, કંચન નું મન શું કહે, કરે મન આપણે લેવા દેવા ના રહી. કંચન નું મન ખરાબ વિચાર કરતું હોય તો આપણે જોયા કરવાનું, સારા વિચાર કરતું હોય તો આપણે જોયા કરવાનું. અને કંચન ડિપ્રેશન આવે તો આપણે અહીંથી હરીશો હોય છે ને, મોટો હરીશો, તો ત્યાં આગળ જઈને કંચને પછી આમ ખબર થા પડવો કે હું અમે જ છીએ તમારી જોડે, ગભરાશું નહીં કરે, સરસ થઈ જાય. કોઈ ખભો થાંભનાર મળતું જ નથી ને દુનિયામાં, કોઈ ખભો થાંભનાર મળે તો આ ભગવાન ખભો થાંભળે એટલે પછી કંચન ફક્કડ થઈ જાય. તો આ તમે પ્રયોગ કરશો ને એટલે તમને તરત જ એમ તમારે ગમે એટલી બધા ચિંતા આવી ડિપ્રેશન આવી ઉડી જશે. કારણ કંચન ગભરાશો નહીં, હું છીએ તમારી સાથે, આમાં આમ ખોટ વગ્યો દરિદામાં હોય આવું ઠોકનાર આપણે, પણ આપનાર એટલે કોણ? ભગવાન શુદ્ધાત્મા. ગભરાશો નહીં એટલે પછી ડિપ્રેશન ઉડી જાય. તો નહીં તો કોઈ આશ્વાસન આપે ખબર ઠોકે નહીં. બાપ પણ હજી એમ ઘેર જઈને કે ભાઈ મારે તો $2,00,000 ખોટકી છે, તમે થોડા ઘણા $1,00,000 જેટલું કરી આલો. ત્યાં હું તમને નાખ્યો હતો અક્કલ વગેરે ત્યાં ધંધો ઊંધો કર્યો ને, એટલે ઉડતું આપણને ડોલર લેવા જઈએ ને ગાળો ખાઈને પાછા આવીએ. એના કરતા મેરી બી ચૂપ ને તેરી બી ચૂપ કરીને બે હિરી સારું છે. તને હજુ ખબર ના ઠોકાય તીકડે, આ દુનિયા વ્યવહાર જ માને છે. તો ને હવે મોટો મોટો પાર્ટનર બૈરી, તે બૈરીને આપણે કહીએ એમ આ $2,00,000 કોર્ટ ગઈ છે શું કરીશું? કે તમારા વેતા પહેલેથી જ નતા, મેં હતા વેતા કઈ ખોલું છું, વેતા મારો ડિપ્રેશન પાર નથી અને મારા વેતા ખોલું છું. શું કહ્યું? તમે સમજણ ને એટલે કોઈ આ સથવારો ના આપે, એ તો એ ભગવાન સથવારો આપશે. શું કહ્યું? અને હું તમે કહું છું એટલું જ કરજો, કારણ મારા અનુભવ જે અનુભવની સીડી પર ચાલ્યો છું એ સીડી તમને બતાવી દઉં છું. સમજણ ને મારી પાસે કઈ રાખ્યા સિવાય બધું બતાવી દઉં, પછી તમને કરતા આવડું છે. મારા સ્ટેજ પર જ બેઠું છું, પણ મારું સ્ટેજમાં હું ચોખ્ખું કરીને આવેલો છું, તમારે ચોખ્ખું કરવાનું છે. સમજણ ને એટલે આ વ્યવસ્થિત નામની શક્તિ ચલાવે છે. આ વ્યવસ્થિત એટલે શું એ તમને સમજાવું. આ કાથનો પ્યારો હોય વખતે તો હું લઈ જતો હોય અને મારા હાથમાં સરક્યો એટલે મેં આમ પ્રયત્ન કર્યો છતાં પડી ગયો, પ્રયત્ન કરવા છતાંય પડી ગયો, ભાગી ગયો. તો લોક મને શું કહે? દાદા તમે જ ભાગ્યો નહીં, બીજું કોઈ હતું નહીં. એવું કે ને તમારે કબૂલ કરવું પડે, દુનિયા જે કે કબૂલ કરવું જ પડે ને આપણને, તો આપણે કબૂલ કરવું. બરોબર છે વાત સાચી. બાકી ખરી રીતે કોણ ભાગે છે? કારણ કે વ્યવસ્થિત નામની શક્તિ ભાગે છે. ત્યારો આપણે ભગવાન હતો એટલે આપણે ત્યાં ખેડૂત પ્રયત્ન કર્યો, જતા ખરી રીતે ભાગે છે કોણ? કે વ્યવસ્થિત નામની શક્તિ. નોકર ચા લઈને આવે છે તો કોઈ દાડો તોડતો નથી, અને એક દાડો આપણે બેઠા હતા અને 10 કપ પડી ગયા અને ફૂટી ગયા એટલે આપણે અમને એમ કહે નોકરે તોડ્યા. આપણે લોકો નિમિત્તને બચકા ભરે છે. કોને બચકા ભરે છે? કોણ ખરે ગુનેગાર છે જોતા? આ વાઘનો સ્વભાવ કેવો હોય કે ગોરી મારનાર ને ગોરીને ગોરીના હોમો ના થાય. ગોરી કંઈથી આવે છે એ જ જુએ. શું કહ્યું? નિમિત્તને બચકા ના ભરે. કૂતરા બુતરા બધા નિમિત્તને બચકા ભરે, એવા માણસ એ નિમિત્તને બચકા ભરે. ખબર પડી ને? એટલે આપણે આ નિમિત્તને બચકા ના ભરીએ. આ વ્યવસ્થિત તોડ્યા નોકરી પાસેથી એટલે આ વ્યવસ્થિત શા માટે તોડે છે એનું કારણ તમને સંભાવું. કે આપણા લોકોને 1 ડઝન કે પ્રકાર બી આપ્યા હોય તો હાથ પેઢી સુધી ચલાવી એવા ચલાવે ના ચલાવે? હે પેલા પ્યાલાના કારખાના વાળાનું શું થાય, પ્યાલા વાળાનું થાય, વેપારીનું શું થાય, એના એક્સપર્ટોનું શું થાય, દુકાનદારોનું શું થાય, ઇન્કમટેક્સ વાળાનું શું થાય, બધાને ચાલે નહીં ને. અને આ વ્યવસ્થિતને બધાનું ચલાવવાનું જીવ માત્ર, એટલે તોડફાડ એ કરે છે. હું ફરી આ જોડો જ ના લાવું ને, મીડ ભૂંગળા મૂંગળા બંધ ને, એ તો એ તોડફાડ એ વ્યવસ્થિત કરે છે અને સપ્લાય એ કરે છે પાછું. એટલે તમારે એમ ભરી જ નહીં કરવાની, સપ્લાય એ કરે છે. એટલે આપણે નોકરને કહેવાનું કે ભાઈ દજાયો નથી ને, કે એવું કહેવાનું શું પડી જાય એટલે. અને પછી પાછું એવું કહેવાનું વ્યવસ્થિત એવું નહીં કહી દેવાનું, નહીં તો બીજા છોકરું એનો ફેંકીને પછી કે વ્યવસ્થિત એવું કહે. એટલે આપણે એને કહેવાનું કે આવું હુળહુળ જેવો ચાલીશ નહીં, ધીમે ધીમે આશ્ચર્ય ઇન્ચાર્જ, હા હવે આવું ના કરીશ, નહીં તો પછી કાઢી મેળવો પડે અમારે તને. આમ તો જરાક વાત તો કરવી જોઈએ, ખીલાવું નહીં જરાય. બધા હોય તો તપાસ કરીને પાટો બાંધવો. શું એનો શોધ બિચારો વ્યવસ્થિત? એ તો નિમિત્ત બની ગયો બિચારો. સમજાય છે તમને? આ એક દાખલો તમે વ્યવસ્થિત સમજાયો, બીજો દાખલો આપું છું. બેંકમાં ગયા અને એક ગજવા 2000 પડ્યા, 200 પડ્યા છે, અને બીજા 2000 લીધા, તો જુદા જુદા ગજવામાં મૂક્યા, એકમાં 200 છે અને બીજામાં 2000 મૂક્યા. અને પછી આવતા હતા રસ્તામાં, પાછા રસ્તામાં બોર્ડ વાંચ્યું બેવરફથી, એટલે આપણે જોવાનું કહેવું કે કંચન લતો ખરાબ છે, માટે ગજુરા આવી રાખજી. શું કહેવું, આપણે ચેતનતા વધારે હોય ને એના ચેતનતા મૂકેલી ચેતનતા છે ને, આપણે મૂળ ચેતન છીએ. શું છે, એટલે આપણે એમને સંભાળવું, યાદ કરવું કે ગજુ ડાબી રાખજો. એટલે ડાબી રાખે, પણ પેલી જમાત કઈ કાચી ને જોતી વાટેલા મરચો રાખે છે, એમ નાખે અને હાથ છૂટી જાય, કાપી જાય, વ્યવસ્થિત કહીને ઊભું રહેવું. શું કરવું, કોને કાપે, એમ નહીં કાપ્યા. આ વ્યવસ્થિત આપણો પહેલાનો હિસાબ છે ને, વ્યવસ્થિત ગજુ કપાઈ લેવડાય. આ 5-7 જણ બેઠા હતા, પોચા જણ કોઈ ના ખબર ને, આપડે ભાઈ નંબર ક્યાંથી લાગ્યો, ખબર ને, એટલે આપણે પકડી ગયા છે. આજ વ્યવસ્થિત ના જાળમાં પકડી ગયા છે, પેલો પકડાશે ત્યારે ગુનેગાર છે. અત્યારે ગઈ ગયો, કાપી ગયો, લઈ ગયો, એ તો અત્યારે જલેબીઓ ખાતો હશે ને, ઘોડાગાડીમાં ફરતો હશે ને, મોટરમાં ફરતો હશે, એ જયારે પકડાશે ત્યારે ગુનેગાર. આપણે પકડાયા, એટલે પછી ત્યાં આગળ લોકો પૂછે કે પેલો નાઠો શું લઈ ગયો, શું લઈ ગયો. સાહેબ આપણે ગજુ દેખાડવું, ભાઈ આ ગજામ 200 હતા તે એમને એમ જ છે ને, આ ગજામ કશું નતું, જો ના ગજુ કે ભાઈ તેમાં કશું હતું નહીં. સર લોકો સારું થયું તમે, અને આપણે કઈ 2000 કહે આપી દે, 1000 જેમ આશ્વાસન આપે એ લોકો. હું તો એમ તો કે તમને તાર મૂર્ખ છો, એ જાણતા નથી લસ્તો ખરાબ છે, તાર ભાઈ લસ્તો જાણતો જ છે. આવું લોકો હેરાન કરી નાખે, લોકોને કશું કહેવાની જરૂર નહીં, જે આપણને દુઃખ થયું ને એ કોઈને કહેવાની જરૂર નહીં, ફાયદો કશું નહીં. સમતાય કોઈ દુઃખ લે નહીં, ઉડતા ઉપર હેરાન કરી નાખે, સરસ હોય ને. અને કોઈક હોય એવો કરુણા વાળો કોક હોય મિત્ર, તો એને મારે આવીને પૂછે કે ભાઈ ના ના તમને જે થયું હોય પણ આ 2000 લો, બીજા કોઈ ફેરી કોક મરે એવું આ કાળમાં શું મરે. તમે કોને આપવા જાવ છો, કોને તો પછી તમને કોણ આપવા આવે છે, સમજે ને. એટલે આ 2000 નું શું થયું આ તમે સમજી ગયા ને. હવે એ ગેર જવા મળ્યા, રસ્તામાં પોલીસ ગેટ આવી, એટલે વ્યવહારથી આપણે યાટમાં નંધાવવું જ પડે છે, ખોટું દેખાય, વ્યવહાર ને કરવો. શું કહ્યું, ગમે જૂઠો જ વ્યવહાર છે પણ કરવો તો જોઈએ, કે આપણે કહેવાનું ભાઈ આ ગજવું કપાયું છે, 2000 ગયા છે, કેસ નહોતી લેજો. કેસ નંધાઈને આગળ જઈએ તારે ગેર જતા 8 વાગ્યા હજના, તારે આપણું મન નહીં કચકચ કરવા મળ્યું. હવે એના બાપનું આપણે શું ખાધું છે, પણ હવે એ છે તે આ તમે તો વ્યવસ્થિત ગયા, વ્યવસ્થિત કહીને ભાઈ છો, પણ પેલા 1200 કાલે આપવાનું તેનું છું. એટલે હું આ દાદાના ગ્રંથી મારું ઠેકાણું પડ્યું, તું સારી પાછું કચકચ ચૂકા કરવા લાગે, તારે ખાઈને બેહી રહ્યા જાણવાનું, પણ એ ખાઈને ના બેહી રહે, એ બધા માર માર કે રાખી રહ્યા, એટલે ઊંઘવા ના દે, સમજ્યું ને. એટલે આપણે સમજી જવાનું કે આ ઊંઘવા નહીં દે આજે કિરાત, અરે ફાયદો કશો થવાનો નથી. એટલે આપણે ઘરમાં આવીને કહેવાનું કે આજે ખૂબ દૂધ નાખી અને 17 પ્રસાદ જેવો શીરો બનાવો, અને જરાક રાયતું બનાવો, જરા ભજીયા બનાવો, તે બધું બનાવો, પછી સારું કંચરે જમાડી, ખૂબ જમાડીને કોઈ જવાનું તે ઉતા પહેલાં ઊંઘાવે, અને મન તો ચૂપ જ થઈ જાય, બિચારું આખી રાત ગસગસાટ ઊંઘાવે. શું સમજી ની, આ ગજુ કપાયું તો આગળ બોબામાં આ જગતના લોકો શું કરે છે અજ્ઞાનતામાં, ગજુ કપાયું તો લમણે લખેલું દુઃખ છે, એ લમણે લખેલું છે, એ તો ગયું, અને ઉપરથી બીજા નવા દુઃખ ઉભા કરે છે, કકડાટ કરે છે, ક્લેશ કરે છે, અને એ નવા ગુણ દુઃખનો વાંધો નહીં, એ નવા દુઃખમાંથી જ બીજ પડે છે આવતા ભવનું પાપનું કર્મ. એટલે આપણે ક્ષમતા રાખવાની, વ્યવસ્થિત કાપીઓમાં શું છે સમજણ ને. અને આપણો હિસાબ કોઈનો દોષ કરીએ તો વાંધો આવે ને, એટલે આપણે લમણે લખેલું દુઃખ હિસાબ ચૂકતો થઈ ગયો, બીજી ખોટ ના જાય. આપણે આ જ્ઞાન આપવું, એટલે જ્ઞાની તમે કહેવ, અને જ્ઞાની બે ખોટો રાખાય, એક જ ખોટ જે લમણે લખી હોય, એટલે સમજ પડે ને. આ તો છોકરો એકનો એક મરી ગયો ને, તો છોકરો તો ખોટ ગઈ ને, ઉપરથી બાથું પડે તે જુદું, માથું ભળે કે ના ભળે. એટલે આપણે રાતે જમીન સુઈ ગયા, એટલે આખી રાત ઊંઘી ગયા, સવારમાં ઉઠ્યા હતા પોલીસ વાળા, પોલીસ વાળા કહ્યું શું છે, તમે પેલો કેસ નોંધાયો હતો એ પકડી ગયો છે, અને આખી રાત દારૂ પી અને રમી રમ્યો છે, પૈસા પાણી કઈ નાખી. આપડે કહ્યું ભાઈ કઈ વધ્યું છે, વાંચી દેખાડો. ત્યાં 825 રૂપિયા વધ્યા કે છે, તકે લાવો 825 લઈને 800 રૂપિયા છે તો આપણે ગજવા મૂકી દેવાના. 825 જે છૂટા છે એમાંથી 15 પોલીસ વાળા કહી તમે ચા પાણી કરજો. શું કહ્યું? અને હાડા 10 કિલો પેલા મારી ઢોકી 800 ના લઈ લીધા છે, તો હાજી સુધી શિકાર ના મળે શું ખાય બિચારો, એટલે તું એ હાડા 10 લઈ જાય છે સગડ ની. એટલે આમ કદી 800 મહી મૂકી ગજામાં, અને અંદર જઈને ચોપડામાં 2000 બેંક ખાતે જમે કરવાના, 1200 વ્યવસ્થિત ને ખાતે ઉધાર કરવાનું, અને 800 તો મહી મૂકી દીધા તી જઈને. થઈ ગયો ને સાહેબ, કપડ ચોખ્ખો થઈ ગયો, ફરી પાછું વ્યવસ્થિત જમે કરાવશે સગડ ની. 3000 રૂપિયા નું રોકાણ છે ની, તે 25000 આવે એવું હોય ત્યારે બધું 30 ઉભા રહે છે, એટલે બધું વ્યવસ્થિત બધું આમ ખાડા જત પૂરી દે. તમારે ચિંતા નહીં કરવાની, તમારે કશું કરવાનું નહીં, અમારું જમે ઉધાર બધું વ્યવસ્થિત જ કરાવે. તમારે જોયા કરવાનું કંચન નું ગાડું કેમ નું ચાલે પડી જમ. કેટલા 3 પૂરા થઈ ગયા? આ 3 સમજ્યા? 3 માં આવે કઈ આ આ આજ્ઞા પાડવા માં 3 માં તમને કઈ હરકત જેવું છે? આમાં કચી હરકત નથી, ભારે હરકત નથી ને. હા તો આથી આજ્ઞા આપું છું. હા કેટલા ઋણાનું બંધ છે તારે? ઋણાનું બંધ વાળા આખી દુનિયાની હવા ચારા બધા થી બધા જોઈ ઋણાનું બંધ છે કે કઈ લેવા દેવા નથી લોકોની હાથે? લેવા દેવા કેટલાક જણ જોડે છે? લાવ સિગરેટ કેનારો તે લેવા દેવા, કેમ છો આવજો એમ કેનારો લેવા દેવા, આપડા વાંખમાં જોઈને બેસી રહે તે લેવા દેવા. તમે સમજ પડી ને? તે બધી 10000 માણસ થાય આપડે, સમજ પડે ને? તે આ હવા ચારા બધી વસ્તીમાં 20000 જોડે આપણે ચોપડા બાકી, ચોપડા લોકોનું નામ છે તે એટલા 20000 માટે હવા ચારા બધ જોડે આપણે ભટકવું પડે છે. એટલે આની જોડે આ ચોપડા ચોખ્ખા કહી નાખીએ તો નિવેડો આવી જાય, સમજ પડે ને? એટલે આ બધી અને આપણે શું નામ આપીશું આ ઋણાનુબંધ વાળાને? ઋણાનુબંધ શબ્દ મોટો પડે અને સમજ ના પડે લોકોને, એટલે ફાઇલ નામ આપવાનું. FILE ફાઇલ ફાઇલ. હા હવેથી પહેલી ફાઇલ તો તું તો અત્યાર સુધી કંચન હતો, અને હવે તું સુધાર્થમાં થઈ ગયો. કંચન એ પહેલા નંબરની ફાઇલ તારી, ફાઇલ નંબર 1 હિસાબ છે ને, ઋણન બંધ છે ને. આ ફાઇલ નંબર 1 વાઇફ, ફાઇલ નંબર 2 વાઇફ, ને ફાઇલ નંબર 1 એ, અને 2 નંબરની તું, અને છોકરા 3, 4, 5, 6 મા બાપ બાબા બધાને ફાઇલો મનમાં સમજી જવાની કે આ ફાઇલ આવી ગઈ. ખબર પડી ને? હવે આ ફાઇલો જોડે સંભાવે નિકાલ કરવો એ અમારી આજ્ઞા છે. આ બધાને ફાઇલો સમજવાની 10-25000 વચ્ચે, પણ એની જોડે સંભાવે નિકાલ કરવાનો. બીજું શું કરવાનું? અત્યારે તો એ ઉગ્ર થાય ને, આપણે ઉગ્ર થતા હતા એ સાથે એકદમ એકદમ આપણી પર આસક્તિ કરે તો આપણે આસક્તિ કરે એવું નહીં, સંભાવે જ આસક્તિ રહી રાખજે નહીં, સમજ પડે ને? સંભાવે નિકાલ કરવાનો. હવે આપણે સંભાવે નિકાલ કરવો છે એટલો શબ્દ જ તમારે મનમાં રાખવાનો, બોલવાનું, બાકી થયા કે ના થયે તમારે જોવાનું નહીં, થયો ના થયો મારે જોવાનું, સમજ પડે ને? તમારે તો આજ્ઞા પાડવા માટે બંધાયેલા છે, બીજા માટે. એટલે ફાઇલોનો સમભાવે નિકાલ કરવો એ ચોથી આજ્ઞા, સમજાવી પડે? પડી સમજણ? ફાઇલોનો સમભાવે નિકાલ કરવો એ ચોથી આજ્ઞા. હવે એનો દાખલો આપું કે તમારે ઓફિસમાં જવું છે, ઓફિસમાં જવું છે, તે તમે વાઇફને કહ્યું કે ભાઈ મારું જમવાનું મૂકી દો, ત્યારે કહેશે 5 મિનિટમાં આવો. પછી 5 મિનિટ થાય એટલે આપણે ગયા, એ આપણે કહીએ ના ગયા ત્યારે આપણે જોઈએ કે કઢી ઉતારતા હતા ને, તે જરા હાણસી ખસી ગઈ, કઢી ઊંધી થઈ ગઈ તપેલી. એટલે આપણે શું કહેવાનું કે કયા જ્ઞાને કર્યું આ? આમાં કયું જ્ઞાન કામ લાગે આપણું? વ્યવસ્થિત. હા, વ્યવસ્થિત ઊંધી કરી. કોણ ઊંધી કરી? એટલે બે વાઇફ ને શું કહેવાય, ફાઇલ નંબર 2 ને કઈ તમે જયા નથી ને, એટલે એમ લાગે છે ઓહો આ ધણી બહુ સારા થઈ ગયા, દયા થઈ ગયા, દબરા જયા થઈ ગયા, એટલે એને ખુશ થઈ જશે બિચારા. એટલે વ્યવસ્થિત કે સમજી જવાનું, આ વ્યવસ્થિત ઊંધી કરી. હવે આપણે જમવું છે તેનું શું કરવાનું? કે ફાઇલ નંબર 2 જોડે સંભાળ નિકાલ કરવાનો. ફાઇલ નંબર જોડે શું કરવાનું? સંભાળ નિકાલ કરવાનો. ત્યાં આમ કર્યું ને આમ કર્યું, ખાવાનું મોડું કર્યું, એવું કશું નહીં. આપણે કઈ ભાખરી છે તૈયાર અને આ થોડું મૂકી લેવું, એટલે સંભાળ નિકાલ કરી. થાય કે ના થાય? થાય કે ના થાય? એટલે આ ચોથા પ્રકારની આજ્ઞા. હવે બીજો દાખલો આપું એમાં, ચોથા પ્રકારની આજ્ઞા. આ આખરી છે એમાં કઈ આજ્ઞા? બીજા બીજો આજ્ઞા આપું, બીજો દાખલો આપું. એક રૂમમાં બેઠા છે શુદ્ધાત્માનું ધ્યાન કરવા માટે, અને બાયણા ઉપર આમ આમ થાય તો આપણે આપણું જ્ઞાનથી શું સમજી જઈએ અંદર? આપણા જ્ઞાનથી આ કોણ કરે છે એવું સમજાય આપણને? કોઈ આવ્યું છે? આપણું જ્ઞાન શું કે ને? કોઈ આવ્યું તો પેલા અજ્ઞાનમાં કહેતા હતા, અને હવે કોઈ આવ્યું છે એવું પેલા અજ્ઞાન હતું તો કહેતા હતા, હવે આ તમને જ્ઞાન આપ્યું તેના આધારે શું કહેશો? કોઈ ફાઇલ આવી કહેવાય, શું કહેવાનું? કોઈ ફાઇલ આવી આપણે અંદર બેઠા બેઠા શું સમજી જવાનું? કોઈ ફાઇલ આવી, આપણે ફાઇલ નંબર આવી છે ને, હવે કયા નંબર ની તે સી રીતે ખબર પડે અંદર? એટલે બહારનું ઉગાડીએ ત્યારે ખબર પડે કે ઓહો હો ફાઇલ નંબર 50 આ આપણી જોડે દુકાન હોય સલિયાની સુલેબાની અનાજ કરી આવવાની, તો 50 નંબરની ફાઇલ ખરી જોડે વાળો. એટલે સુલેમાન કેવું તમે આવ્યા? કે સાહેબ 60 કોથરા ખોડના આપ્યા છે તમારે, નેતાજી રૂપિયા નથી હાલતા. નેતાજીને કઈ કેમ નથી હાલતા? કઈ 80-80 રૂપિયા ભાવ લખેલા છે કોથળે વધારે.